तो क्या करत है आप लोग? અક્ષરધામ મધ્યસ્થમ અનંત મુક્ત સેવિતમ નેકેન્દુ સુપ્રભમ રમ્યમ શ્રી હરિમ ચિંતયા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમિર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ધર્મનંદનમહં વિચિંતયે. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. હરિ કૃષ્ણ મહારાજ કી જય. ઘનશ્યામ મહારાજ કી જય. અનંત ઐશ્વર્યોના સ્વામી, અનંત મુક્તોના માલિક, પરાત્પર પુરુષોત્તમ નારાયણ, ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ષડ વિકાર ચિત પરમ વિવેકી અનંત એવા આપણા સૌના ઉદ્ધારક સદગુરુ વર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના ભાજન સાર અસારને શીખવનારા, ભજનના ભૂષણથી આભૂષિત પરમ પૂજ્ય ગુરુ મહારાજ, સર્વે વડીલ સંતો, અત્રે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગની અંદર વિરાજમાન પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપતાજી સ્વામી, તમામ સંતો ભક્તો, હરિભક્તો અને શ્રોતાજનોને બધાને આજના એકાદશીના ખૂબ હેતથી ભાવથી જય સ્વામિનારાયણ. દર એકાદશીના જાગરણો જુદી જુદી રીતે આપણે કરીએ છીએ. ભગવાનના ભક્તો એકાદશીનું વ્રત કરે, એકાદશીનો ઉપવાસ કરે, આખો દિવસ એકાદશ ઇન્દ્રિયો એટલે કે 10 ઇન્દ્રિયો અને મન એ શાંત થયા હોય, એમાંથી દિવ્ય શક્તિ પ્રગટિત થઈ હોય, ત્યારે તમામ શક્તિનો ઉપયોગ કરી અને રાત્રિના સમયે ભગવાનને યાદ કરીને ભગવાનના ભક્તો કોઈ કીર્તન કરે, કોઈ ધૂન કરે, કોઈ ભગવાનનું સ્મરણ કરે, અને આવી રીતે એકાદશીનું જાગરણ કરતા હોય. કોઈ ભક્તો એવા હોય કે જેને આપમેળે એકાદશીનું જાગરણ કરવું થોડું કઠણ પડે, એટલે સંસ્થા દ્વારા એકાદશીના જાગરણો એનું આયોજન થતું હોય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા દર વખતે એકાદશીનું જાગરણ થાય છે. અન્ય આપણી સંસ્થાઓ દ્વારા પણ એકાદશીના જાગરણ નિમિત્તે કંઈક ને કંઈક આયોજનો હોય છે. આ વખતે કઈ યુવાન વર્ગને જોડવા માટે સંતોએ આ વખતે એવું કંઈક આયોજન કર્યું છે જેથી કરીને જાગરણની અંદર સાહિત્ય, સંગીત અને સંતોના જીવન પ્રસંગો, ભગવાનના જીવનના પ્રસંગો આવે જેથી કરીને યુવા વર્ગને પણ એમાં આનંદ આવે. એટલે આજનું જાગરણ કંઈક થોડુંક એ રીતનું જાગરણ છે. આજનો દિવસ અતિ મહત્વનો છે, તમે બધા જાણો છો. આજે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન છે. એ મહાન મંત્ર આજના દિવસે સ્વામિનારાયણ ભગવાને અર્પણ કર્યો છે. ખૂબ મહિમા છે, શાસ્ત્રોની અંદર એનો મહિમા આપણા નંદ સંતોએ ગાયો છે. એ સ્વામિનારાયણ મંત્ર એનું શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલ દ્વારા ખૂબ પ્રવર્તન કરેલું છે. જુનાગઢ મંદિરમાં જ્યારે શાસ્ત્રીજી મહારાજ મહંત પદે હતા, ધર્મજીવનદાસજી સ્વામી મહંત પદે હતા, એ વખતે પહેલી વહેલી સંપ્રદાયની અંદર, મૂળ સંપ્રદાયમાં અખંડ ધૂનનું આયોજન, 12 કલાક અખંડ ધૂન કરવાની સ્વામિનારાયણ મંત્રની એનું પહેલું વહેલું આયોજન શાસ્ત્રી મહારાજે કરેલું. ત્યાર પછી તો એવા ખૂબ આયોજનો થયેલા છે. આજે આપણી સંસ્થાની અંદર વર્ષોથી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલી રહી છે. સુરત ગુરુકુલની અંદર જોગી સ્વામીએ શરૂ કરાવેલી એ ધૂન હજી પણ એ અકબંધ ધૂન ચાલે છે. ભયંકર ઓનારથોની વચ્ચે પણ, આપત્તિઓની વચ્ચે પણ એ ધૂન અડગ રહી છે. ગુરુકુલ દ્વારા ઘણા સંતો, શાસ્ત્રીજી મહારાજ વખતથી જોગી સ્વામી, પુરાણી સ્વામી, મુગટ સ્વામી અને છેલ્લે નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, એમણે આ મહામંત્રની ધૂન ગામડે ગામડે બધાને ધૂન લેતા કર્યા, સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરતા કર્યા, એવા અનેક આયોજનો આપ્યા. એ મંત્રનો મહિમા અદ્ભુત છે. વચ્ચે આપણે મંત્ર મહિમાની થોડીક વાતો કરીશું, પણ આજે શરૂઆતની અંદર પૂજ્ય સંતોને પ્રાર્થના કરું, કે સ્વામિનારાયણ મહામંત્રનું મંત્ર લેખન થયેલું છે, એ મંત્ર લેખનની પુસ્તિકાઓ ભેગી થયેલી છે, એ પુસ્તિકાઓની સાથે શ્રીજી મહારાજનું આજના દિવસે આપણે સ્વામિનારાયણ મહામંત્રનું બધા સાથે મળીને આપણે હવે પૂજન તરફ ગતિ કરીએ. હવે મહામંત્રનું પૂજન કરીશું. પૂજપાદ નિષ્કામ સ્વામીજી અને અન્ય સંતો પણ પૂજનમાં જોડાશે. હવે આપણે સ્વામિનારાયણ મહામંત્રના પૂજન તરફ. જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક વાળી દેશે. છે નામ મારા શ્રુતિ માયા નેક, સર્વોપરિયાજ ગણાય એક જો સ્વામી નારાયણ એકવાર રટે બીજા નામ રટ્યા હજાર જપ્યા થકી જે ફળ થાય તેનું કરી શકે વર્ણન કોણ ષડક્ષરી મંત્ર મહાસમર્થ જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળી અક્ષરધામ આપે ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ જાણે જેનો મહિમા મહેશ જ્યાં જ્યાં મહા મુક્ત જનો વસાય આકારમાં તો જપે જ થાય જો અંતકાળે શ્રવણે સુણાય પાપી ઘણો તે પણ મોક્ષ થાય તે મંત્રથી ભૂત પિશાચ ભાગે તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે તે મંત્ર જેના મુખથી જપાય તેના થકી તો જમનાસી જાય શ્રી સ્વામી નારાયણ જે કહે છે ભાવે કુભાવે પણ મુક્તિ લેશે ષડક્ષરો છે ષટશાસ્ત્ર સાર તે તો ઉતારે ભવસિંધુ પાર છાયે ઋતુમાં દિવસે નિશાયે સર્વક્રિયામાં સમરો સદાયે પવિત્ર દેહે અપવિત્ર દેહે તે નામ નિત્યે સ્મરવું સનેહે જાળે કરીને તન મેલ જાય આ નામથી અંતર શુદ્ધ થાય જેણે મહાપાપ કર્યા અનંત જેણે પીડ્યા બ્રાહ્મણ ધેનુ સંત તે સ્વામી નારાયણ નામ લેતા લાજી મરે છે મુખથી કહેતા શ્રી સ્વામી નારાયણ નામ સાર છે પાપને તે પ્રજળાવનાર પાપી ઘણું અંતર હોય જેનું બળ્યા વિના કેમ રહે જ તેનું પાપી ઘણું અંતર હોય જેનું બળ્યા વિના કેમ રહે જ તેનું આપણે બધા સાથે મળી અને મહામંત્રનું ઠાકોરજીની સાથે મહારાજની સાથે ભોજન કર્યું. વાલા ભક્તજનો, અમને વિશ્વાસ છે આજના દિવસે તમે દરેક ભક્તોએ સ્વામિનારાયણ મંત્રનું ખૂબ ભજન કર્યું હશે. આ મંત્ર એવો અદ્ભુત છે. હમણાં આપણે કડીઓનું શ્રવણ કર્યું, કેવો એનો મહિમા છે. પ્રેમાનંદ સ્વામીએ એનો મહિમા કીર્તનોમાં આંક્યો છે. સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ, આ અવસર જે કોઈ લેશે તેના સરશે કામ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સાદે ગાય, સાંભળીને જમદૂત તેને દૂરથી લાગે પાય. સ્વામિનારાયણ નામનો પ્રાણી અતિ મોટો પ્રતાપ, અંતકાળે પ્રભુ તેડવા આવે સ્વામિનારાયણ આપ. આવો અદ્ભુત મંત્ર છે. હવે આપણે આરતી તરફ ગતિ કરવી છે. ઠાકોરજીની મંત્રની સાથે આજે આરતી કર્યા પછી થોડીક મંત્ર મહિમાની વાત અને એકાદું મંત્ર મહિમાનું કીર્તન લઈ અને પછી આપણે આગળ વધીશું. તો આરતી. કરી સી સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યંતુ પ્રદક્ષિણાં પદે પદે. ઓમ દેવાભિવંદનમ્. આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ્. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વામિનારાયણ મહામંત્ર કી જય. ભગવાનની મહામંત્રની આરતી કરી. હવે મહામંત્રની ધૂન આપણે 5 મિનિટ લઈ લઈએ. ભગવાનના મહામંત્રની ધૂન એકદમ એકતાર એક થઈ. અને હવે ઋગ્વેદભાઈ કરાવશે. હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. ઓ સ્વામી નારાયણ નામ ઘન શ્યામ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, ના મંત્રની આપણે થોડી વાર ધૂન કરી. આ મહામંત્રનું પ્રાગટ્ય સહજાનંદ સ્વામીએ ફરેણી ગામની અંદર કરેલું છે. છપૈયા ગામની અંદર ધર્મદેવ અને ભક્તિદેવીને આંગણે વ્યાસ ભગવાનની કલમે લખાયેલી જે આગાહી એ પ્રમાણે પ્રભુ ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું. 11 વર્ષ સુધી છપૈયા વાસી અયોધ્યા વાસી એને અનેક દિવ્ય ચરિત્રો કરી પોતાનું સુખ આપ્યું અને પોતાના ઐશ્વર્યોથી ભગવદ ભાવ એને થયો અને ભગવાનમાં જોડાણા અને પછી ભગવાન એમનો ત્યાગ કરી 7 વર્ષ સુધી વન વિચરણ કરી અને આપણા સૌરાષ્ટ્રને પસંદ કર્યો. લોજ ગામની અંદર મુક્તાનંદ સ્વામીની સાધુતાએ સુખાનંદ સ્વામીની વિનંતીએ એ વર્ણિરાજને રોકી દીધા. મુક્તાનંદ સ્વામી આ વર્ણિના નીલકંઠ વર્ણિના દર્શન કરીને એટલા રાજી થયા, મનમાં નક્કી થયું બસ આ વર્ણિને ક્યાંય જવા દેવા નથી. વર્ણિએ 5 પૂછ્યું, તમારા ગુરુ કોણ? તો કે અમારા ગુરુ રામાનંદ સ્વામી છે. અને વર્ણિએ વાત કરી કે બસ અમે જ્યારે નાના હતા ત્યારે અમારા પિતા ધર્મદેવે પણ કહ્યું હતું કે બેટા ભવિષ્યમાં રામાનંદ સ્વામીને મળજો અને તમે એના શિષ્યો છો, મારે એ રામાનંદ સ્વામીના દર્શન કરવા. ગુરુ ધારવા માટેની તમન્નાઓ પરમાત્મા પણ પૃથ્વી ઉપર આવે ત્યારે ગુરુનો મહિમા સમજાવવા માટે પોતે પણ ગુરુ કરે છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ શાંતિપની ઋષિને પોતાના ગુરુ બનાવ્યા, રામચંદ્ર ભગવાને વશિષ્ઠ મહારાજને પોતાના ગુરુ બનાવ્યા. હે રામચંદ્ર ભગવાન વશિષ્ઠ મહારાજના પગમાં માથું મૂકે, શ્રી કૃષ્ણ પરમાત્મા શાંતિપની ઋષિના પગમાં માથું મૂકે ત્યારે શાંતિપની પણ મનમાં વિચાર કરે, હકીકતમાં તો આ માથા ઉપર ધારવા જેવા છે પણ અત્યારે જ્યારે મનુષ્ય લીલા કરે છે ત્યારે મારા પગમાં માથું મૂકે છે, પણ છે તો આ પરમાત્મા. એવી જ કઈ ઘટના અહીંયા ઘટી. નીલકંઠ વર્ણિ આકળા થયા છે ગુરુના દર્શન કરવા છે. મુક્તાનંદ સ્વામી કે પણ ગુરુ તો અત્યારે ભુજ છે. હે ભુજ જતા રસ્તામાં ખારા પાણીની એક ખાડી આવે છે, બહુ મુશ્કેલ છે રસ્તો. મુક્તાનંદ સ્વામી વર્ણિને સમજાવે ત્યારે વર્ણિએ વાત કરી કે મુક્તાનંદ સ્વામી મને દર્શનની બહુ ઈચ્છા છે, તમે એક કામ કરો, હું તમારી બાજુમાં બેઠો છું, તમે આંખો મીચી અને રામાનંદ સ્વામીને યાદ કરો, રામાનંદ સ્વામીના એક એક શરીરના એક એક અંગને યાદ કરો. અને મુક્તાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા અને રામાનંદ સ્વામીને યાદ કરે છે અને આ તો પરમાત્મા વર્ણિરાજ પરમાત્મા છે, સ્વયં વૃત્તિઓ સાથે જોડી દીધી. મુક્તાનંદ સ્વામીએ જ્યારે આંખો ખોલી ત્યારે આબેહૂબ રામાનંદ સ્વામીનું વર્ણન કરી બતાવ્યું. મુક્તાનંદ સ્વામી આશ્ચર્યચકિત થઈ ગયા, કહો વાહ. મુક્તાનંદ સ્વામીને બહુ હેત થયું છે વર્ણિમાં, વર્ણિને સમજાવે છે. વર્ણિ ક્યારેક ક્યારેક વાત કરે, સ્વામી સ્વામી રામાનંદ સ્વામીના દર્શન થઈ જાય ને પછી આપણે વનમાં જતું રહેવું છે, ત્યાં આપણે ભેગા રહીને તપસ્તરી આરાધના કરીશું. મુક્તાનંદ સ્વામી કે ભલે, કારણ કે ગમે એમ કરીને વર્ણિને અહીંયા રોકવા હતા. ઘણા દિવસો થયા વર્ણિ અકળાણા છે અને પછી સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. રામાનંદ સ્વામીને પત્ર લખો, એ પત્ર રામાનંદ સ્વામી પાસે પહોંચ્યો, રામાનંદ સ્વામીએ ખોલ્યો, એમાંથી તેજ નીકળ્યું. રામાનંદ સ્વામીની આંખોમાંથી દડદડ બે આંસુ પડી ગયા. ત્યારે ભક્તોએ પૂછ્યું, સ્વામી સ્વામી એવા શું દુઃખના સમાચાર કે તમને આંખમાં આંસુ આવ્યા? અતિ ધૈર્યવાન પુરુષની આંખમાં આંસુ. રામાનંદ સ્વામી કહે છે, ભક્તો ગંગારામ, આ દુઃખના આંસુ નથી, હે આ તો હરખના આંસુ છે. કેમ? તો કે સ્વયં પરમાત્મા હું અત્યાર સુધી તમને કહેતો હતો કે હું ડુગડુગીનો વગાડનારો છું, ખરો ખેલ ભજવનારો આવશે, અને એ પરમાત્મા અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ થયા છે અને ચાલતા ચાલતા આપણા લોજના આશ્રમે આવ્યા છે. પણ ભગવાન બહુ તપ તપ્યા વખતે પાછ આ પત્ર આવ્યો છે મુક્તાનંદ સ્વામીનો. રામાનંદ સ્વામી ત્યાંથી જ્યારે નીકળે છે ત્યારે બધાએ ભક્તોને કહે છે, ભક્તો હવે આ છેલ્લા દર્શન છે, પછી તો અહીંયા અવાય કે ન અવાય. ભક્તો વળાવા એવા રામાનંદ સ્વામી પીપલાણા એવા પત્રમાં લખ્યું હતું કે અમે પીપલાણા આવીશું, ત્યાં આપણે મળીશું. અને રામાનંદ સ્વામી પીપલાણા આવ્યા, આ બાજુ સમાચાર આવ્યા લોજમાં કે પીપલાણા રામાનંદ સ્વામી પહોંચી ગયા છે અને વર્ણી એકદમ ઉતાવળા થયા છે. મુક્તાનંદ સ્વામી વગેરે તમામ સંતો પણ તૈયાર થયા. નીલકંઠ વર્ણી અને સંતો બધાએ ઓચિત નદીને પાર કરી અને રામાનંદ સ્વામી પાસે આવ્યા. રામાનંદ સ્વામી કોઈને ભેટતા નહીં, પણ વર્ણીને જોયા. વર્ણીએ આમ દોટ મૂકી, રામાનંદ સ્વામી આમ દોટ મૂકી અને રામાનંદ સ્વામી વર્ણીને ભેટી પડ્યા. ઘણો સમય સુધી બાથમાં ગાલીને ભેટા છે, બધાએ જોઈ રહ્યા કે આ શું. પછી વર્ણીને બાજુમાં બેસાડી રામાનંદ સ્વામી એક દારૂ વર્ણી સામે જોઈ રહ્યા છે. વર્ણી પણ ભાવ વિભોર છે, એને દેહનું ભાન નથી, રામાનંદ સ્વામીને આજુબાજુનું ભાન નથી. થોડા સમય પછી વર્ણી અને રામાનંદ સ્વામી વાતે વેળગા, અદ્ભુત આ લીલાઓ છે. અને વર્ણીને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી પીપલાણાની અંદર. સહજાનંદ સ્વામી અને નારાયણ ગુની બે નામ આપ્યા. રામાનંદ સ્વામી જાણતા હતા સહજાનંદ છે, એને ક્યાંયથી મેળવેલો આનંદ નથી, એનામાં સહજ આનંદ છે, પોતાના સ્વરૂપનો એવો આનંદ છે અને અનેક લોકો એ આનંદથી આનંદિત થશે એવું આ સ્વરૂપ છે. સાક્ષાત પરમાત્મા છે એટલે નારાયણ મુનિ નામ આપ્યું. પછી તો એ સહજાનંદ સ્વામીને સદાય રામાનંદ સ્વામી સાથે ને સાથે રાખે, સાથે ને સાથે રાખે. સહજાનંદ સ્વામી ને રામાનંદ સ્વામી જ્યારે વાતો કરતા હોય ત્યારે બીજા બધાને એમ લાગે કે આપણે કંઈક જુદી દુનિયાના છીએ અને આ કંઈક બે જુદી દુનિયાના હોય એવું લાગે છે. જેતપુરની અંદર આવ્યા, ઉંડળ ખાચરના દરબાર ગઢની અંદર રામાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો. રામાનંદ સ્વામીને સમર્થ મોટા મોટા અનેક શિષ્ય સાધુઓ હતા, રામાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો કે સહજાનંદ સ્વામીનો ધર્મ દુરા સોપું. તમામ સંતોની સભા બોલાવી છે, સભાની અંદર તમામ સંતોને વાત કરી છે કે સહજાનંદ સ્વામી હાજર નહોતા, સ્વામી ક્યાંક સેવામાં ક્યાંક મોકલા છે. અને બધાને વાત કરી મુક્તાનંદ સ્વામી વગેરેને કે મને કંઈક આવી ઈચ્છા છે તો તમને પૂછું છું કે સહજાનંદ સ્વામીને ધર્મધુરા ધર્મની ગાદી સોંપું. ત્યારે મુક્તાનંદ સ્વામી જે અનુભૂત સંત હતા, જેણે નીલકંઠ વર્ણીનું જીવન જોયું હતું, એના એક એક ચરિત્રોની અંદર અદ્ભુત ઐશ્વર્યો જેણે જોયા હતા, મુક્તાનંદ સ્વામી કે ગુરુદેવ જરી વાત ખોટી નથી, આપ જે કહો એ ખરેખર સત્ય છે. ગાદીના અધિકારી એ સહજાનંદ સ્વામી છે. રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને બોલાવ્યા, વાત કરી કે સહજાનંદ સ્વામી તમારે ધર્મ દોરા સંભાળવાની છે. સહજાનંદ સ્વામી હાથ જોડ્યા, ગુરુદેવ નહીં. ઘણો સંવાદ ચાલ્યો છે, ઘણા રામાનંદ સ્વામી એને સમજાવ્યા છે સહજાનંદ સ્વામીને. ત્યારે સહજાનંદ સ્વામીએ કહ્યું કે આમાં તો ધન અને સ્ત્રીનો યોગ થાય, એમાં ભલભલાનો ઠા રહેતો નથી. ત્યારે રામાનંદ સ્વામી કહે છે, એ બીજાની વાત છે, તમારી નહીં, તમારા યોગમાં આવશે, તમારી સાથે જોડાઈ જશે, એને પણ આ બે વસ્તુ બંધન નહીં કરે, તો તમને તો શેનું બંધન કરે. અને પછી સહજાનંદ સ્વામીએ બે વરદાન માંગ્યા, આખા સંપ્રદાયમાં પ્રસિદ્ધ વરદાનો છે. અને ત્યાર પછી સહજાનંદ સ્વામીનો ધર્મધુરા ધર્મની ગાદી ઉપર અભિષેક થયો, આરતી ઉતરી, અને ત્યારથી રામાનંદ સ્વામીની જગ્યાએ સહજાનંદ સ્વામીને પ્રસ્થાપિત કર્યા. હવે રામાનંદ સ્વામી એકદમ આનંદિત છે. રામાનંદ સ્વામી પોતે સહજાનંદ સ્વામીને પૂછે, ઘણો સમય વીતો છે, એક દિવસ કાલવાણી ગામની અંદર સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામી બધા ત્યાં એકત્ર થયા. સંતો ભક્તો પોતપોતાની રીતે સાધના ભજન સત્સંગ કરે છે, એ દરમિયાન રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને એકાંતમાં બોલાવ્યા છે. ઓરડામાં એકલા બેઠા, ગુરુને ઊંચે બેસાડવા જાય પણ ગુરુ આજે નીચે બેસી ગયા. સહજાનંદ સ્વામીને હાથ પકડીને ઉપર બેસાડ્યા. સહજાનંદ સ્વામી કે, અરે ગુરુદેવ. રામાનંદ સ્વામી કે, પ્રભુ હવે બોલશો નહીં, હું તમને જાણું, હવે શા માટે આ નાટક કરો છો? પ્રભુ તમે મને આજ્ઞા કરી એટલે હું અહીંયા અવતાર ધારણ કરી અને તમારું કાર્ય વહન કર્યું છે. હવે પ્રભુ તમે પધાર્યા છો, હવે મને રજા આપો, બસ હવે મને રજા આપો. ઉદ્ધવજીના અવતાર હતા એ રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામીએ રજા લીધી, સહજાનંદ સ્વામીએ રજા આપી છે, અને રામાનંદ સ્વામીએ દેહ ત્યાગ કર્યો છે. ભાઈ ફરેણી ની અંદર આ દિવ્ય સ્થાનો છે બધા, પીપલાણાની ભૂમિ, જેતપુરની ભૂમિ, કાલવાણી, ફરેણી, રામાનંદ સ્વામી વખતના તીર્થ સ્થાનો છે. રામાનંદ સ્વામીએ દેહ ત્યાગ કર્યો ફરેણી ગામની અંદર 14માની સભા વરાણી. અનેક ભક્તો આવેલા, એ બધા ભક્તો ભેગા થયા છે સભા વરાણી. અત્યાર સુધીની સભાની અંદર દરેક જગ્યાએ રામાનંદ સ્વામી મુખ્ય ગાદી ઉપર બેઠા હોય, પણ આજે પહેલો દિવસ એવો હતો કે રામાનંદ સ્વામી નહોતા, એની જગ્યાએ સહજાનંદ સ્વામી બેઠા હતા. લાખો આશ્રિતોના ગુરુ તરીકે અત્યાર સુધી રામાનંદ સ્વામી શોભતા, પણ આજ પહેલો દિવસ હતો કે બધા ગુરુ તરીકે સહજાનંદ સ્વામીના દર્શન કરતા હતા. સંતોએ હાથ જોડી વંદન કરી પ્રશ્ન પૂછ્યો છે કે, હે સહજાનંદ સ્વામી, હે નારાયણ મુનિ, અત્યાર સુધી રામાનંદ સ્વામીએ અમને ઉપદેશ આપ્યો તો હવે અમને કેમ જીવન જીવવું એનો ઉપદેશ આપો. અને સહજાનંદ સ્વામીએ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની અદ્ભુત વાતો કરી અને ભક્તોને સત્સંગ કરાવ્યો છે. ભક્તો રોકાણા છે. સહજાનંદ સ્વામીએ જોયું કે બધા જુદા જુદા મંત્રનું જપ કરે છે, કોઈ આ મંત્ર, કોઈ આ મંત્ર, કોઈ આ મંત્ર. ત્યારે સહજાનંદ સ્વામીએ બધાને એક વાત કરી કે, હે સંતો, હે ભક્તો, બધા તમે જુદા જુદા મંત્રનું જુદી જુદી રીતે જપ કરો છો, પણ મને એક વિચાર આવે છે કે આપણે બધાએ હવેથી એક મંત્રનું જપ કરીએ, એવા એક મંત્રનું જપ કરીએ કે જે મૂળ તત્વ સ્વયં પરમાત્મા છે એનો સીધો નિર્દેશ કરતો હોય. એ મંત્રનો આપણે જપ કરીએ ત્યારે બધા વિચારમાં પડ્યા એ કયો મંત્ર છે. અને સહજાનંદ સ્વામી એ વખતે મંત્ર આપ્યો સ્વામી નારાયણ. અદ્ભુત એ મંત્ર, એનો મહિમા કયો, મૂળ તત્વનો બતાવનારો એ મંત્ર છે. પ્રેમાનંદ સ્વામીએ ગાયો છે મંત્રને. અદ્ભુત મંત્ર, મૂળ જે નારાયણ તત્વ છે એ નારાયણ તત્વને લીધે એના સંબંધ વાળા તત્વોને પણ નારાયણ તરીકે ઉદ્ભવવામાં આવે છે. પણ જે મૂળ તત્વ જે સર્વના માલિક છે, માલિક એટલે સ્વામી, સ્વામી એવા નારાયણ, સ્વામી અને નારાયણ નહીં પણ સ્વામી એવા નારાયણ, અને એ નારાયણની વાત કરી સહજાનંદ સ્વામીએ. અને ત્યારથી સ્વામિનારાયણ મંત્રનું ભજન થાય છે. વાલા ભક્તજનો જે આ મંત્ર સમજે છે એ આનું ભજન કરે છે. સોલા વિદ્યાપીઠના પ્રસ્થાપક કૃષ્ણશંકર શાસ્ત્રીજી સંતો પોતે પ્યોર વૈષ્ણવ, શ્રી કૃષ્ણ ભગવાનના પ્યોર ઉપાસક, પણ સંતોને જોવે રાજી થાય. ઘણી વખત સંતો ત્યાં બેસે દાદા પાસે. દાદા એકવાર સંતોને વાત કરી, સંતો હું બધાય મંત્રનો મહિમા વિચારતો હતો, એનો અર્થ કરતો હતો, એમાં સ્વામિનારાયણ મંત્ર છે, એની અંદર ભગવાનના સ્વરૂપનું જે અદ્ભુત વર્ણન છે એવું મને બીજી કે વર્ણન દેખાણું નહીં, એવો અદ્ભુત મંત્ર છે. કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ આ મંત્રની વાત કરી. આપણા સંતોએ ઘણી વખત તમે સાંભળેલું છે, યુટ્યુબની અંદર પણ સાંભળ્યું હશે અને કથાઓમાં પણ સાંભળ્યું હશે સ્વામિનારાયણ મંત્રનો મહિમા. અહીંયા આપણે વિશેષ એનો મંત્રનો અર્થને એવું કાંઈ બહુ જાજુ લેતા નથી. તમે બધાએ સાંભળેલું છે, ન સાંભળ્યું હોય તો તમે યુટ્યુબના માધ્યમથી કે કોઈ મીડિયાના માધ્યમથી તમે કે સંતો પાસેથી જાણી શકો. પણ આજે એ મંત્રનો મહિમા કાયમને માટે છે, પણ આજે એમનો પ્રાગટ્ય દિન છે એટલે આપણે થોડીક સ્વામિનારાયણ મહામંત્રની મહિમાની વાત કરી. એને અનુસંધાને એક આપણે કીર્તન લેવું છે પ્રેમાનંદ સ્વામીનું. સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, શ્રવણે સાંભળતા કંપે દિન કર સુત દૂત, ભવના વંદન સત્ય કાપી સુખિયા કરે, શું કહી દાખું મહિમા અતિ અદભુત જો, સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. શ્રવણ કરીએ કીર્તનનું. સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. હે સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, શ્રવણી સાંભળતા કંપે દિન કર ભૂત જો, શ્રવણી સાંભળતા કાપી સુખિયા કરે, શું કહી દાખો મહિમાયતિ અદ્ભુત જો, શું કહી દાખો મહિમાયતિ અદ્ભુત જો, સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, હો સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સ્વામી શ્રવણે સાંભળતા કંપે દિનકર સુખ દૂત જો. ભક્ત કાનથી સાંભળે તો યમ રાજાના દૂતો કંપી જાય, આવા મંત્ર છે. હે, આ ગુરુકુલની સ્થાપના થઈ ને એની સ્થાપના કરનાર એનું ખાત મુહૂર્ત થયું, એના પાયા રોપાયા ત્યારે માનંદ સ્વામી જેવા મહાન સંતને હાથે એના પાયા રોપાયા છે. એ માનંદ સ્વામી એવા હતા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન કરી અને સો માળા પૂરી થાય એટલે દોરીમાં એક ગાંઠ વાળે એવી દોરીના દડીઓ બને અને દડિયાનો પટારો ભરાણો, તો એટલું ભજન કર્યું તું એ સંતે, અને એ આશીર્વાદ આપે તો જીવને શિવ બનાવી દે એવી તાકાત આ મંત્રના ભજનથી હતી. એ જ તાકાત જોગી સ્વામી હે જેમણે દર્શન કર્યા છે ભાગ્યશાળી. અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન અત્યારે અનેક સંતોએ ભજન કરી રહ્યા છે. આપણા ગુરુદેવ સતત એ મંત્ર જપ કરતા હોય, રાત્રે ઉઠે તો રાત્રે બેસી અને મંત્ર લેખન મળે કરવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને આ મંત્ર ખૂબ સહાય કરે છે. અરે બાળકો વિદ્યાર્થીઓ, એ મંત્ર દ્વારા મહારાજની પ્રાર્થના કરે, સ્વામિનારાયણ મંત્રનો જપ કરી અને પોતાના અભ્યાસની અંદર મોળા હોય તો ઉત્તીર્ણ થાય. આજે એ મંત્ર આપણા માટે પ્રગટ છે. પ્રેમાનંદ સ્વામી આગળ એનો મહિમા કહે છે કે અનેક પતિતો ધાર્યા પૂર્વે, આ મંત્ર હમણાં જ છે એમ નહીં, પૂર્વે પણ આ મંત્રનું જપ થયો છે. અને છેલ્લી કડી હવે આપણે લઈએ. નામ તણા નામી સ્વામી પ્રગટ મળ્યા, તે જનના શું કરું મુખે વખાણ, સકામી જન સુમરી પામે ત્રિવર્ગને, નિષ્કામી જન પામે પદ નિર્વાણ. સોકામી જન સુમરી પામે ત્રિવર્ગને, હો સોકામી જન સુમરી પામે ત્રિવર્ગને, હે નિષ્કામી પામે પદ નિર્વાણ જો, નિષ્કામી જન પામે પદ નિર્વાણ જો, સ્વામી નારાયણ આજ પ્રગટ મંત્ર છે, જો ભવ બ્રહ્મા મુનિ મુક્ત જપે આ મંત્રને, હો ભવ બ્રહ્મા મુનિ મુક્ત જપે આ મંત્રને, તે સહુ પામા મન વાંછિત સુખ સાજ જો, સ્વામી નારાયણ આજ પ્રગટ મા મંત્ર છે. પ્રેમાનંદ કહે કર જોડી સહુજનને, હો પ્રેમાનંદ કહે કર જોડી સહુજનને, ભૂલશો માયવ સરયાવો આ મંત્ર નો અદભુત મહિમા છે વાલા ભક્તજનો. આજના દિવસે થોડીક આ મંત્ર મહિમાની વાતો કરી છે. હવે આજના દિવસે ખાસ યુવાનોને લક્ષ્યમાં રાખીને જયદેવ ભગત રુગેતભાઈ વગેરે સરસ જાગરણનું આયોજન કરેલું છે. તો હવે આપણે જાગરણ તરફ આગળ વધીએ. ઋગ્વેદભાઈને માઈક સોંપીએ કે આગળનો જાગરણનો જે કંઈ કાર્યક્રમ છે એને ઋગ્વેદભાઈ અને એમની ટીમ આગળ વધારશે. ગોપાળાનંદ સ્વામીના જીવનના અને ઋગ્વેદભાઈ આખ્યાનને લેવાના છે. થોડાક પ્રસંગો ગોપાળાનંદ સ્વામીના લેવાના છે. તેમની સાથે આપણે જોડાઈએ, ભગવાનને યાદ કરીએ, મોટા સંતોને યાદ કરીએ અને વિશેષ ભજન થાય એવું કરીએ. આ વાત સાથે હું ડાયલ્સ ઉપરથી વિદાય લઉં છું. હવે ઋગ્વેદભાઈ બોલો. સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વામિનારાયણ મહામંત્ર કી જય. વાલા ભક્તજનો, વાલા વડીલો, આજે આ મહામંત્રનો આવો પરમ પવિત્ર દિવસ મહામંત્ર પ્રાગટ્યનો, ત્યારે હવે આપણે આપણા ગયા વખતેની અને એની આગળની વખતેની એકાદશીની ગોપાળાનંદ સ્વામીના જીવન ચરિત્રોની જે વાત બાકી હતી એ વાત તરફ હવે આગળ જવું છે. પણ પહેલા એ જૂનાગઢનો દરબાર ગણીએ, જૂનાગઢની એ કંદરાઓ અને કંદરાઓમાંથી ખડખડ વહેતા ઓઝત, લોલ અને સોનરખ જેવી નદીઓ, એના નિર્મળ નીરમાં જાણે હાવજના એઠા પાણી પીને મોટા થયેલા આ નરવંકા યુવાનો અને એ આ જૂનાગઢના એ મોટા એવા ગરવા એવા દરબારગઢમાં પ્રેમાનંદ સ્વામી આવે છે. અને પ્રેમાનંદ સ્વામીને જ્યારે એ જૂનાગઢના નવાબે એવું કહે છે કે તમે તો બહુ મોટા કવિ છો, બહુ મોટા ગુણગાન કરો છો, ત્યારે અમારા માટે પણ કંઈ બનાવો, અમારી પણ કંઈ કવિતા બનાવો. અને ત્યારે એ કવિતા બનાવવાના પ્રેમાનંદ સ્વામી ના પાડે છે અને કહે કે આ જીવન તો હવે સહજાનંદ સર્વોપરીને સોંપાઈ ગયું, માટે હવે તો આ જીવન આ મુખમાંથી કંઈ કવિતા નીકળે તો એ પ્રભુ માટે નીકળે. અને પ્રભુ માટે કવિતા નીકળે સામે નવાબ સાહેબ પણ ખૂબ ભાવિક હતા અને નવાબ સાહેબે પણ કીધું કે તો તમારા ભગવાનનો કંઈક સંભળાવો. અને ત્યારે એ પ્રેમાનંદ સ્વામી પ્રેમની પુત્રી કહેવાય, પ્રેમની મૂર્તિ, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના હૃદયમાંથી શબ્દો સરી પડ્યા. માણીએ એ કવાલીને. જરાજ દેના નેનો કાન જારા, નેનો કાન જારા, અરે દિખલા દીદાર પ્યારા, દિખલા દીદાર પ્યારા, મહેબૂબ હે હમારા, દિખલા દીદાર પ્યારા, Thank you. હરિતને મેં તો હોવેગા હો હરિતને મેં તો હોવેગા આશી કુંદા ગુજારા દિખલા દીદાર પ્યારા મહેબૂબ હે હમારા દિખલા દીદાર પ્યારા મહેબૂબ હે હમારા અરી પ્રેમાનંદ કો મુલાકાત તો હરી પ્રેમાનંદ કો મુલાકાત તો તુ દેનાનંદ દુલારા દિખલા દીદાર પ્યારા મહેબૂબ હૈ હમારા દિખલા દીદાર પ્યારા મહેબૂબ હૈ દિખલા દીદાર પ્યારા મહેબૂબ હે હમારા પ્રેમાનંદ સ્વામી કૃત આ કવાલી દિખલા દીદાર પ્યારા મહેબૂબ હે હમારા દિખલા દીદાર પ્યારા મહેબૂબ હે હમારા ફરી પાછા પહોંચી જઈએ ટોડલા ગામ એ ઉત્તર ગુજરાતનો ટોડલા ગામ જ્યાં એ ગોપાળાનંદ સ્વામીનો પ્રાગટ્ય ગોપાળાનંદ સ્વામીનો જન્મ થયો ગોપાળ યોગી ગોપાળાનંદ સ્વામી અને એ ખુશાલ ભટ્ટ પછી શામળાજી સાથે દીક્ષા આપી અને ગોપાળાનંદ સ્વામી નામ મહારાજે આપ્યું ગોપાળાનંદ સ્વામી એવા મૂર્ધન્ય સંત એવા મહાન સંત કે એની પાસે કોઈ પણ વ્યક્તિ આવે તો એ વ્યક્તિ સત્સંગના રંગે રંગાઈ જાય ગોપાળાનંદ સ્વામી ગોપાળ મુનિએ પોતે જ સત્સંગનો એ બાવડું ઝાલીને સત્સંગની દોરવણી જાણે કરે મહારાજ પોતે એટલા રાજી થાય ગોપાળાનંદ સ્વામી મારે ત્યાં સંત મહારાજને પણ એવો રાજી પો છે કે આ ગોપાળાનંદ સ્વામી પોતે કેટલા કર્મઠ અને કેટલી ઝીણવટથી આ સત્સંગનું સંચાલન કરતા હતા વાલા ભક્તજનો આ ગોપાળાનંદ સ્વામી એ પોતાના સત્સંગથી કેટલા એવા ભક્તોને રંગી નાખ્યા હવે વાત એવી કરવી છે લોધિકા દરબાર લોધિકાના ઠાકરજીભાઈ રાજકોટ પાસેનો લોધિકા ગામ એના દરબારજીભાઈ સત્સંગ પહેલાથી નતો પણ ગોપાળાનંદ સ્વામીના સાનિધ્યમાં આવ્યા ગોપાળાનંદ સ્વામીના ચરણે આવ્યા અને ગોપાળાનંદ સ્વામી થકી એવો સત્સંગ થયો એવો દિવ્ય સત્સંગ થયો વાલા ભક્તજનો એ સત્સંગને રંગે રંગાય અને જીભાઈ દરબાર એ પોતે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય થયા અને અનેક એવા મોટા હરિભક્તોની શ્રેણીમાં ગોપાળાનંદ સ્વામીના કારણે જીભાઈનું નામ આવે લોધિકા ઠાકોર જીભાઈ જેવડા મોટા ભક્તરાજ એવડા જ એના પુત્ર અભયસિંહ દરબાર એ એટલું જ દુષ્કૃત્ય કરે એટલા જ પાપ કરે આ લોધિકા દરબાર જી ભાઈ પોતાને ઘેર આવું પારણું બંધાણું આ જોઈને બહુ માયુસ થઈ જાય હો લોધિકા દરબાર જી ભાઈને એમ થાય કે મારે આંગણે આવો દીકરો અરે મદિરામાં મસ્ત થઈ અને આખો દિવસ બસ પડ્યા રે શિકારની એવી ગંભીર લતે ચડી ગયા શિકાર ખેલવા જાય અને કેટલાય પશુ પક્ષીઓને નિર્દોષ મારી નાખે વાલા ભક્તજનો આ નિર્દોષતા આ ક્રૂરતા જોઈ અને જીભાઈ પોતે પણ દ્રવી ઉઠે હો કે મારે અહીંયા આવું પારણું બંધાણું મારે અહીંયા આવું પારણું બંધાણું જીભાઈને પણ આ ખબર પડે જીભાઈ અંતરમાં ખૂબ મચડે હો કે મારે અહીંયા આવું પારણું બંધાણું બહુ સમજાવે અને એમાં એકાદશીનો પરમ પવિત્ર દિવસ આવ્યો જીભાઈએ નક્કી કર્યું કે આજે તો મારે કોઈ પણ સંજોગે અભયસિંહને ઉપવાસ કરાવવો છે સવારની પોર થઈ સવારમાં જીભાઈ પોતે ભગવાનની સેવા પૂજા કરી માળા વગેરે ફેરવી અને હરકત જોઈને જીભાઈને બહુ દુઃખ થયું કીધું આ શું બેટા કીધું આજે એકાદશી છે ને આમ આ ચકલા ને પક્ષીઓ મારી મારીને એની જીભ કાપીને લાવ્યો છો આનું ફરાળ કરજો હે આનું ફરાળ કરજો આવું કીધું જીભાઈના અંદરમાં આમ કોચવાટ એટલો થાય પણ કેવું કોને કે મારો પુત્ર આવો પનપો આ વાત કરવી કોને અને ભગવાનનું કરવું અને ભગવાનને પણ બે હાથ માથે મૂકવા હશે. અને ગોપાળાનંદ સ્વામી સંતોની જોડ સંગાથે એ ગામમાં બાજુના ગામમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા, ગોપાળાનંદ સ્વામી આવ્યા, ગોપાળાનંદ સ્વામી બિરાજા જી ભાઈ આ આ અભયસિંહ દરબાર. અભયસિંહ પોતાના દીકરાને લઈને આવ્યા અને પોતાની પાસે ગોપાળાનંદ સ્વામીની પાસે બેસાડીને કીધું, બેટા આ બહુ મોટા જોગી છે, આ બહુ મોટા સાધુ છે, બેટા આનો સત્સંગ કરી લે, હે તારે આના આશીર્વાદ મેળવી લે. આવી વાતો કરી ગોપાળાનંદ સ્વામીની પાસે બેસાડ્યા. ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, અભયસિંહ બાપુ મજામાં? અને એ તો એની જ રીતે, હો હા બાપુ આપણે મજામાં, હે આપણે મજામાં, શું વ્યસન કરો છો? હા બાપુ વ્યસન કરું, પંખીડા મારું, પ્રાણી મારું, બધું કરું. નશો પણ કરો છો? હા નશો કરું છું. ગોપાળાનંદ સ્વામીએ કીધું, નશો તો હું પણ કરું છું. લે તમે નશો કરો છો, આવા સાધુ આપણને ગમે, નશો કરતા હોય એવા સાધુ આપણને ગમે. તમારે કરવો છે અમે જે નશો કરીએ? હા મારે કરવો છે, પણ જોજો અમે જે નશો કરીએ તમને નહીં થાય, તમને નહીં પરવડે એ નશો. અરે બાપુ આ દુનિયામાં કોઈ એવું દારૂ નથી બહેનુજી આ અભયસિંહ દરબારને ન હાલે, જે એકો એવો નશો નથી બહેનો જે આ દરબારને ન હાલે, એવી વસ્તુ એકેય નથી બેની કે જે અભયસિંહ દરબાર. તમે ખાલી કયો, જોજો એકવાર નશો ચડી ગયો એટલે ઉતરશે નહીં. અરે બાપુ હું વાત કરો, તમ તારે નશો ચડાવો તો અમે જેમ કહીએ એમ કરવું પડે, હો કરીએ જ ને, કેમ નહીં, નશો આવતો હોય તો હું કરો. આંખ્યું બંધ, અને આંખ્યું બંધ કરી ગોપાળાનંદ સ્વામીએ માથે હાથ મૂક્યો અને કીધું, હું બોલું એમ બોલો. સ્વામી બોલ્યા સ્વામિનારાયણ, સ્વામી અભયસિંહ દરબાર બોલ્યા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આ મંત્રનો વારંવાર હે ઉચ્ચારણ થયું અને અભયસિંહ દરબારના એ છાતીમાં ભગવાને કોમળતાનો દીવો જાણે પ્રજ્વલિત કર્યો વાલા ભક્તજનો, અને પોતે બોલવા માંડ્યા. સ્વામીએ તો બોલવાનું બંધ કર્યું પણ આ બાજુ અભયસિંહ દરબાર પોતે બોલવા માંડ્યા, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. હે આવી વાતો કરવા માંડ્યા, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, પોતે પોતાના મુખથી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલવા માંડ્યા. અને એટલા અભયસિંહ દરબાર ભગવાનના મંત્રમાં મશગુલ થઈ ગયા, પછી તો લગભગ કલાક દોઢ કલાક જેવા ભગવાનના મંત્રમાં મશગુલ થયા. માથે હાથ ફેરવીને ગોપાળાનંદ સ્વામી જતા રહ્યા. આ બાજુ જીભાઈ ફરીથી પાછા લઈને આવ્યા છે, જીભાઈ ફરીથી લઈને આવ્યા પોતાના પુત્ર અભયસિંહને. પણ હવે તો એના વર્તનમાં એવા તે રૂડા બદલાવ છે, માળા ફેરવે, ભગવાનની પૂજા પાઠ કરે, હાથમાં માળા લઈને એ દરબાર ગઢમાં આટા મારતા હોય, આમ જોઈએ એવા રૂડા લાગે, હે જોઈએ એવા રૂડા લાગે. અને ભગવાન સ્વામિનારાયણના એટલા જબરદસ્ત આશ્રિત બન્યા કે એનો પ્રસંગ પણ એક એવો જબરો છે. એ જામ સાહેબની જામનગરીમાંથી જામનું તેડવા આવ્યું કે જામની એ જામ મહેફિલમાં તમને બોલાવવામાં આવે છે, એટલે જામ સાહેબના એ જામ મહેફિલમાં તમારે આવવાનું છે. આ બાજુ જીભાઈએ કીધું, બેટા જામ સાહેબનું કેણ પાછું ઠેલાય નહીં, માટે જામ સાહેબના કેણ છે તો તમારે જવું જોઈએ. અભયસિંહ દરબાર અભયસિંહ બાપુએ આ વાતને જાણી અને કીધું, પણ બાપુ ત્યાં તો ગાંધા અને અફીણના ઘૂંટડા પીવાતા હોય, આપણે ત્યાં સત્સંગી, આપણે ત્યાં શું જવાય, હે આપણે ત્યાં શું જવાય. આવી વાતો કરી અને પછી અભયસિંહ દરબાર છતાં પણ તૈયાર થયા. એ જામનગરીના જામની સમક્ષ આવીને જામને માથું નમાવીને કીધું, દરબાર એ જામનગરીના જામ સાહેબ, આ અભયસિંહ દરબાર તમારો હાજર હાજુર છે. સામે આવ્યા દરબારને ભેટી પડ્યા ને કીધું, અભયસિંહ મારા ભેરું ક્યાં હતો તું? વાત કરી, ચાલો ભેગા જમીએ રમીએ, પણ પેલા જામ પીવો પડે, પેલા તારે જામ પીવો પડે, કેતા તારે દારૂ પીવો પડે એમ. અરે બાપુ હવે તો આ જીભથી સ્વામિનારાયણ ભગવાનના એ મંત્રો બોલાવવા માંડ્યા છે, હવે આ જીભમાં ક્યાંથી દારૂ અડે, હે દારૂ ક્યાંથી આ જીભને અડે, હવે તો આ જીભમાં સ્વામિનારાયણ ભગવાનના મંત્રો ગુંજવા માંડ્યા છે, માટે હવે આ જીભને દારૂ ન અડે. ખૂબ મનાવ્યા, અભયસિંહ તું ભૂલ કરે છે, હે અભે સંગ તું ભૂલ કરે છે, તું માની જા, તું આ દારૂનો ઘૂંટડો પી લે, તને મારા ગળાના સમશે. અરે બાપુ, હવે એ નહીં બને. તમે કયો તો કદાચ આ માઠું વાઢીને તમને આપી દઉં, પણ એ નહીં બને. અભેસંગ, આ છેલ્લી વાર તને કહું છું, હવે આ જામનો ઘૂંટડો તારા ગળેથી હેઠો ઉતારી દે, નહીંતર હું તારું ગળું તારા ધડથી હેઠું ઉતારી દઈશ. આવી વાત કરીને અભેસિંહ દરબારે કહી દીધું, બાપુ આ ગળું એ ભગવાનનું છે, અને એક તો તમારું છે, વાઢી નાખો તો તમારું, ને જીવતું રાખો તો તમારું, લ્યો આ ધર્યું મારું ગળું. એમ કરીને પોતાની ગરદન એ નીચી નમાવીને આમ બેસી ગયા. અભયસિંહ બાપુ નીચી ગરદન નમાવીને બેસી ગયા, અને જામ સાહેબનો એ મગજનો પારો કંઈક ઊંચો ચડી ગયેલો, એટલે તલવાર કાઢી અને હેને અભયસિંહ બાપુના માથાને મથાળાને નોખું કરવા જાય, પણ એવી કંઈક અલૌકિક શક્તિ એ હાથને બાંધી દીધો. એવી કંઈક અલૌકિક શક્તિ એ હાથને બાંધી દીધો કે તલવારની મૂઢ કોઈ વાતે નીચે ઉતરે જ નહીં, કોઈ વાતે એના ગળા પાસે તલવારની મૂઢ ઉતરતી જ નહીં. હે વાલા ભક્તજનો, એ તલવારની મૂઢ ગળાથી એઠી ઉતરે નહીં, અને આમ હાથ પણ હલે નહીં. એટલે અભયસિંહ બાપુ એ પોતે ભગવાનને યાદ કરે, હે વાલા રક્ષા કરવી તારી જવાબદારી છે, અને તારે જીવાડવો હોય તો જીવાડજે, બાકી અમે તો તારા સેવકો છીએ. અને ભગવાન સ્વયં શ્રીહરિ સર્વાવતારી પોતે આવી અને એ હાથને રોક્યો, એ જામના હાથને રોક્યો, અને જામને કીધું કે આ કઈ રીતે બન્યું. અને ત્યારે અભયસિંહ બાપુએ કીધું કે તમે કદાચ સારી રીતે નહીં પણ ખરાબ રીતે, પવિત્ર દેહે અપવિત્ર દેહ ભાવે કુભાવે, કોઈ પણ રીતે તમે ત્રણ વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલ્યા. હવે ભાવ નતો કુભાવ હતો, એમાંય સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલાણું, અને છતાંય આ દેહની રક્ષા કરી બાપુ. હવે તમે કહો આ સ્વામિનારાયણ ભગવાન શું છે, આ સ્વામિનારાયણ ભગવાન એની તાકાત શું છે. એ સગરામો હોય, સગરામાને દેહલીએ ચડાવીને બાપુ પોતાની સાથે વાત કરે, ને ત્યારે પૂછે કે તારી લાઈફમાં તારા જીવનમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા પછી કંઈ કૌતુક થયું. ત્યારે એ સગરામા બોલે કે બાપુ તમે આ તમારી દેહલીએ મને ચડાવી અને તમારી સાથે હું વાત કરું છું, આ કૌતુક નથી, હે આ દિવ્યતા નથી. અને મહારાજ આમ મહારાજ જાણે વરસી રહ્યા હોય એમ અભયસિંહ દરબાર પોતે ટાઢી છાતી કરી, અને પછી તો જામ સાહેબને પણ કીધું કે આ સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરી છે. આ ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ, આ ગોપાળાનંદ સ્વામીના મુખથી જે સ્વામિનારાયણ મહામંત્ર બોલાણો, સ્વામિનારાયણ મહામંત્રને ગોપાળાનંદ સ્વામીએ આ અભયસિંહ દરબારના જીવમાં મૂકી દીધો, અભયસિંહ દરબારના જીવમાં મૂકી દીધો. આ ગોપાળાનંદ સ્વામીએ પોતાના ઐશ્વર્યો મહારાજની આજ્ઞાથી મહારાજની ઈચ્છાથી પોતાના ઈશ્વર્યોની શરૂઆત કરી. એ વડોદરાનું ગ્રહણ પાછું પાડવાનું હોય, ઘણા ઘણા ખગોળ શાસ્ત્રીઓએ સામે રહેલા હરિભગતને કીધું કે આ વડોદરામાં ગ્રહણ થવાનું છે, ને સામે કીધું કે ના ગ્રહણ નહીં થાય, કીધું ગ્રહણ થશે, કીધું કે નહીં થાય. અને ચંદ્રગ્રહણને ગોપાળાનંદ સ્વામીએ ખગોળ વિદ્યાને પણ ઉલટી પાડી દીધી. આ ગોપાળાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી સત્સંગને વિશે કેવી કેવી પ્રવૃત્તિઓ કરાવતા એના આજે તો ઉદાહરણો જોવા છે. આજે ગોપાળાનંદ સ્વામી, હવે મહારાજ અને ગોપાળાનંદ સ્વામી એ રાજકોટમાં મહારાજ અને ગોપાળાનંદ સ્વામીની પધરામણી થાય છે. ગોપાળાનંદ સ્વામી મહારાજની સાથે એ રાજકોટમાં પધરામણી પ્રવેશ કરે છે, અને રાજકોટમાં મહારાજ સાથે ધીમે ધીમે ડગલે ગોપાળાનંદ સ્વામી એ સવારીમાં સંતો સાથે આવે છે. અને સવારીના વર્ણન, એના પદ સવારીને આપણે બિરદાવીએ કીર્તનો દ્વારા, સાંભળીએ સવારીના કીર્તનને. હે સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધારા, સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધારા. હર ખે શૂઠી હું તો સન્મુખ ચાલી તેડી બેસારા મેં તો બાયલડી જાલી તેડી બેસારા મેં તો બાયલડી જાલી હો અક્ષર ના બાલીડાને આનંદ માર્ગે શ્રીજી પધારા સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધારા લાગ્યો તારો હો રંગ નારંગીલા મને રંગ લાગ્યો તારો કેડે ફરે છે જીવન પ્રાણય મારો કેડે ફરે છે જીવન પ્રાણય મારો હો મુક્તાનંદ કે છે મારો સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધારા સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધારા શ્રીજી પધારા. આ રાજકોટની સીમમાં એ રાજકોટની ગલીઓમાં મહારાજ પોતે પ્રવેશે છે. મહારાજ પોતે રાજકોટની સીમમાં પ્રવેશા. રાજકોટમાં ભગવાન એ દરબાર રાજકોટના રાજવીને મળી સામેના વરંડામાં લીમડાના વૃક્ષ નીચે મહારાજે પોતાના વચનરૂપી અમૃતથી સામેવાળી સભાને રસ તરબોળ કર્યા છે. હે સર માલકમને શિક્ષાપત્રી વગેરે આપી આખી સભાપણામાં દિગ્વિજયકાર ગુંજી ઉઠી. કેટલું વ્યક્તિ સામે કેવડી મોટી સભા અને પ્રભુના મુખ કમળને બસ જોયા જ કરે જોયા જ કરે. નંદ સંતો હોય, હે સામે બેઠેલા હરિભક્તો હોય, દિવ્યતાથી ભગવાનની માધુરી મૂર્તને જોયા કરે. ત્યાં દિવ્ય સભા થઈ અને પ્રભુને પ્રિય એવું સ્વરૂપ રાધાકૃષ્ણ દેવ એના દર્શન કરવા માટે રાજકોટની હવેલીમાં ભગવાન પધાર્યા. હે શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકમાં કીધું, વામે યસ્ય સ્થિતા રાધા શ્રીસ્ય યક્ષાસિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. અને રાધાકૃષ્ણ દેવના દર્શન કરવા માટે પ્રભુ પધાર્યા છે સંતોને લઈ, અને મહારાજ પોતે રાધાકૃષ્ણ દેવના દર્શન કરવા પધાર્યા. આજે યાદ કરીએ એ બરસાનું, એ રાધારાણી, એ કૃષ્ણ ભગવાનના સ્વરૂપો, એ પ્રેમની નદીઓમાં વહેવી અને પ્રેમરૂપી સાગરને આપણે ગ્રહણ કરીએ. આ રાજસ્થાની તાલ દ્વારા મીઠે રસ સે ભરો રે રાધા રાની લાગે, રાધા રાની લાગે મને ખારો ખારો યમુનાજી નો પાણી લાગે, મને ખારો ખારો યમુનાજી નો પાણી લાગે. મીઠે રસ સે ભરો રે રાધા રાની લાગે, રાધા રાની લાગે મને ખા मन माखन मिसरी अब ना कोई मिठाई ना भावे मन माखन मिसरी अब ना कोई मिठाई मारी जी भलड़ी ने बावे राधा नाम मलाई રાજકોટની રાધાકૃષ્ણ દેવના દર્શન કર્યા બાદ હવે ભૂપેન્દ્ર રોડ મંદિર ઉપર જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં એ સભા આવી. પ્રભુ ફરીથી સભામાં વિરાજમાન છે, પ્રભુની સામે સભા બિરાજમાન, આખી સભા બેઠી છે અને ઠાકોરજી પોતાના મુખ કમળની વાણીઓથી સભાને અમૃત પાઈ રહ્યા છે. સંતો હરિભક્તો અમૃતનું પાન કરી રહ્યા છે અને પછી સભા પૂર્ણ થઈ. સભા પૂર્ણ થઈ એટલે બધા સંતો પોતપોતાની રીતે ઠાકોરજીને પ્રણામ કરી પગે લાગી અને પછી પોતાની રીતે બહાર નીકળતા હતા. અને સંતો અને હરિભક્તો પોતપોતાની રીતે, હવે ગોપાળાનંદ સ્વામી ઊભા થયા એટલે આમ થોડાક શરીરથી કાઠાળા અને ઊંચા હતા, બહુ ઊંચા હતા એટલે ઊભા થયા એટલે પોતાની માથા ઉપર જે ભગવો રૂમાલ બાંધો હોય એ બોરડી ઉપર, બોરડીની છત હતી, હવે બોરડીમાં એ ગોપાળાનંદ સ્વામી ઊભા થયા અને રૂમાલમાં એ બોરડીના કાંટા ભરાણા એટલે સ્વામી નામ સે જેવું આમ આમ આમ મોઢું આમ થઈ ગયું એટલે ઉપર જોયું તો કાંટા. સભા મહારાજ સભામાં બેઠા હતા અને ઉપર જોયું તો કાંટા એટલે ગોપાળાનંદ સ્વામીના એ મુખમાંથી સહેજે શબ્દો સરી પડ્યા. એ શબ્દો એમ સરી પડ્યા કે ફટ છે તને બોરડી, હે ફટ છે તને બોરડી, તારી નીચે સ્વયં પરમાત્મા પુરુષોત્તમ નારાયણ આવીને બેઠા અને છતાંય તને આજે તારો સ્વભાવ નથી છૂટતો, હે ફટ છે તને બોરડી, ધિકાર છે તને. અને આ વાક્ય જ્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા, વાલા ભક્તજનો, એ બોરડી હજી પણ એ ભૂપેન્દ્ર રોડ મંદિરમાં ઇતિહાસને દોહરાવે છે કે ફર દેખીને બધા કાંટા ખરી ગયા અને આજે એ બોરડી વગરની, એ કાંટા વગરની બોરડી એ સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ રાજકોટમાં હજુ પણ દર્શન આપે છે. આવી વિરલ વિભૂતિ ગોપાળાનંદ સ્વામી હો. વાલા ભક્તજનો, ગોપાળાનંદ સ્વામી પોતે ઠાકોરજીની સેવા ભક્તિ અને ટૂંકમાં હરિભક્તોના હિતાર્થે સર્વદાને માટે તત્પર રહેતા અને હવે મહારાજ અને ગોપાળાનંદ સ્વામી સારંગપુરમાં પધારે છે. આજે જોગાનું જોગ શનિવાર છે, એકાદશી છે એટલે આપણે હનુમાનજી મહારાજ એનું પણ પ્રતિષ્ઠા વિધિ આજે આપણે વાલા ભક્તજનો માણવી છે અને એવી જોરદાર પ્રતિષ્ઠા થઈ, એવી જોરદાર પ્રતિષ્ઠા થઈ, એ પ્રતિષ્ઠા વિધિને આપણે માણવી છે. માટે છેલ્લે સુધી જોડાયેલા રહેજો લાઈવમાં. હવે ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજ વગેરે એ જીવા ખાચરના ભાવ પૂરા કરવાને અર્થે સારંગપુર ગામમાં પધારે છે. એ સારંગપુર ગામમાં જીવા ખાચર નો ભાવ પૂરો કરવા આવે છે અને એક જીવા ખાચર અને આખું સારંગપુર ગામ આમ તો વ્યવહારિક દ્રષ્ટિએ થોડાક દરિદ્ર હશે પણ છતાંય એવી તાડમાર તૈયારીઓ શરૂ કરી, હે એવી તાડમાર તૈયારીઓ શરૂ કરી, એ તાડમાર તૈયારીઓ અને એ વધામણાના કીર્તનો જો કહુરાવો માટી રંગાવો આજ મેરે પિયા ઘર આવે ગે આજ મેરે પિયા સારંગપુર ના ભક્તો નો ભાવ જોજો. વધામણીઓ થઈ મહારાજ નંદ સંતો સાથે સારંગપુરમાં આવ્યા હો. સારંગપુરમાં પધાર્યા, સારંગપુરમાં જીવા ખાચર ઉષ્માભેર સ્વાગત કર્યા. એ ઉષ્માભેર સ્વાગત કરી અને સારંગપુરના જીવા ખાચરના દરબારમાં એ ઢોલિયો ઢળાવીને મહારાજ પોતે કથા વાર્તા કરે છે. મહારાજ નંદ સંતો હરિભક્તોને કથા વાર્તાના પિયુષ પાય. આ બાજુ જીવા ખાચરે પ્રભુને વિનંતી કરી, પ્રભુ અમારે અહીંયા કંઈક એવું કંઈક કરો કે જેથી હવે આ સારંગપુર પણ એક ધામ બને, સારંગપુર પણ કંઈક ધામ બને, સારંગપુર કંઈક નામ થાય આગળ તમારા નામનો જે જયકાર ચહુદીશને માટે હંમેશને માટે આ સારંગપુરમાં વર્તાતો રહે. ભગવાને એમ કીધું કે આપણે, મારી ઈચ્છા છે ગોપીનાથજી મહારાજ પધરાવીએ. નક્કી થઈ ગયું, બધી વાત થવા માંડી કે અહીંયા આપણે ગોપીનાથજી મહારાજનું મંદિર બનાવવું. આ બાજુ ગઢડામાં દાદા ખાચરને ઈચ્છા જાગી ગઈ એમ ખ્યાલ પડ્યો એટલે દાદા ખાચરે સારંગપુરમાં જઈને મહારાજને વાત કરી, પ્રભુ તમે સારંગપુરમાં ગોપીનાથજી મહારાજને પધરાવવાનું કહો છો તો આપણે ગઢડામાં પધરાવવાની પહેલાં તમે નક્કી કર્યું તો એનું શું? એટલે મહારાજ આ બે ભક્તોના ભાવને સમજી ગયા, બે ભક્તોના ભાવને સમજ્યા અને મહારાજ પોતે આમ આશ્વાસન આપ્યું, દાદા આશ્વાસન આપ્યું કે આપણે ગોપીનાથજી મહારાજ તો એ ગઢપુરમાં પધરાવવા છે. અને કીધું સારંગપુરમાં, તો જીવા ખાચરને જવાબ દેતા કીધું કે અમારા કોઈ સંત, અમારા એવા સંત એ આ સારંગપુરમાં કોઈ એવા બળિયા દેવની સ્થાપના કરશે કે સારંગપુરમાં બધાયના દુઃખ દૂર કરશે, બધાયના કષ્ટ હરશે. કોઈ એવા બળિયા દેવની સ્થાપના અમારા કોઈ સંત કરશે અને આ સારંગપુર સ્વામિનારાયણ ભગવાનનું બહુ મોટું ધામ ગણાશે. આ વાત મહારાજે પોતે સ્વયં પોતાના મુખારવિંદથી કીધી અને ત્યારે જીવા ખાચર અંદરથી ખૂબ રાજી થયા. પછી તો શ્રીજી મહારાજ એ ગઢડામાં ગોપીનાથજી મહારાજને પ્રાણ પ્રતિષ્ઠા કરી ગઢપુરમાં ગોપીનાથજી મહારાજને પધરાવ્યા. એ શિખરબદ્ધ મંદિરમાં કે ખંભે જરિયા નિખેસ બંસીધર બાંકવેશ નિરખતાનંદ લેશ પૂર્ણચંદ્ર પ્યારો એ જય જય ધરતાથી લાંગ કમરે કટિવેશ કાંક પ્રેમેથી કરતન્યાલ પૂર્ણચંદ્ર પ્યારો, આવા આવા વર્ણનોના છંદો ગવાણા અને એવા ધૂમધામથી એ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા થઈ, ગોપીનાથજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા. પછી હવે મહારાજ પોતે પોતાના સત્સંગને આગળ વધારે છે. આ બાજુ ગોપાળાનંદ સ્વામીના મસ્તક ઉપર હાથ ધરી અને સ્વામી નારાયણ ભગવાન પોતે સ્વયં હરિ પોતે બોલ્યા કે સ્વામી હવે આ સંપ્રદાયને તમારી આંગળીના ટેરવે રાખવાનો છે. હે ગોપાળાનંદ સ્વામીને તમારી આંગળી, એક એક ચરિત્ર થઈ ગયું કે સ્વામીએ કીધું કે તમારા બધામાં, મહારાજે કીધું કે સંતો તમારામાં કેટલું ઐશ્વર્ય છે તમને ખબર છે? ત્યારે કોઈ સંતોએ કાંઈ ઉત્તર ન આપ્યો અને ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું ભગવાન આપની દયાથી એટલું ઐશ્વર્ય તો છે કે તમારે કદાચ એકાદ દી આરામ કરવો હોય તો અમે આ બ્રહ્માંડનું સંચાલન કરી લઈએ ખરા. ભગવાનની દયાથી એટલું ઐશ્વર્ય તો છે કે પ્રભુ તમારે કદાચ એકાદ દી આરામ કરવો હોય તો આ બ્રહ્માંડનું સંચાલન એકાદ દિવસ પૂરતો અમે કરી લઈએ ખરા. પછી તો સર્વોપરી તમારી તાકાત છે કે તમે અખંડ આ બ્રહ્માંડનું સંચાલન કરો છો. આવી વાત કરી. પછી તો ગોપીનાથજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને મહારાજ પોતે પોતાના દિવ્ય ધામમાં ગયા. એ પહેલા બંને આચાર્યો, એ અમદાવાદના આચાર્ય રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ હોય અને વડતાલના આચાર્ય રઘુવીરજી મહારાજ, બંનેના આંગળી પકડી અને ગોપાળાનંદ સ્વામીને હાથમાં સોંપાશે અને કીધું કે હવે બંને દેશ ગોપાળાનંદ સ્વામી પ્રમાણે જે પ્રમાણે કહે એ પ્રમાણે હવે આગળ રહેવાનું છે, એ પ્રમાણે સત્સંગનો વિસ્તાર કરવાનો છે. અને ગોપાળાનંદ સ્વામીએ એ સત્સંગની ધુરા સંભાળી છે. અને આ બાજુ હવે સારંગપુરથી વર્ષો વિતાય એટલે સારંગપુરથી જીવા ખાચરના પુત્ર એ વાઘા ખાચર સ્વામીના દર્શન કરવા આવ્યા છે. સ્વામીના દર્શન કરવા આવ્યા ને સ્વામીના પગમાં એઠા પડ્યા. હો સ્વામી, પિતાશ્રીનું મૃત્યુ થયું, ભાઈ અમરો ખાચર તો માત્ર ને માત્ર ભગવાનમાં ધ્યાન દે છે, ખેતીવાડીમાં કાંઈ ઉપાજ નથી, મને ખેતીનું કામ ફાવતું નથી, કઈ રીતે ખેતીનો ગુજરાન ચાલે કાંઈ ખબર નથી, માટે સ્વામી તમે કંઈક કૃપા કરો અને હવે સારંગપુરમાં આવો. આમ આમ આમ રીતસર આંસુ પડી ગયા હો વાઘા ખાચરના, આમ આંખેથી આંસુનો વરસાદ થઈ ગયો. અને ગોપાળાનંદ સ્વામીએ કીધું કે ચોક્કસ આવશું, અમુક દિવસનો અંતર દીધો એટલા સમયમાં અમે આવશું, તમે તૈયારીઓ કરો, સંતો સાથે ઠાકોરજી સાથે અમે પધારશું, તમે તૈયારીઓ કરો. અને એ તૈયારીઓ કરવા માંડ્યા હો, સારંગપુરના ભક્તો તૈયારીઓ કરવા માંડ્યા અને ઠાકોરજી સાથે સંતોને લઈ અને ગોપાળાનંદ સ્વામી સારંગપુરમાં આવે. સારંગપુરમાં ગોપાળાનંદ સ્વામી આવે પહેલાં વડોદરાથી કાંજી કડિયાને સાથે લીધો, કાંજી કડિયાને સાથે લીધો અને આ 500 પરમહંસોનું મંડળ ગોપાળાનંદ સ્વામી સહિત ઠાકોરજીના સ્વરૂપને લઈ અને અત્યારે સારંગપુરમાં પધારે છે. અને ફરીથી એ સારંગપુરના ભક્તો ફરીથી કંઈ એવો ઉત્સાહ, એ ઉત્સવ ઉજવવાની તૈયારીઓ કરે છે. એ ઉત્સવ એમાં આપણે પણ હવે ઉત્સવમાં જોડાવવું છે, ત્યારે ઉત્સવમાં જોડાવવા માટે બધા તૈયાર થઈ જાઓ. એવો ઉત્સવ એવા જોર શોરથી સંતોને વધાવે છે અને વધામણીઓના કીર્તનો વિધવિધ વાજાઓ મૃદંગ દાદ ધણનાળા ધણાક એ સરાઈના સુર સાથે ખંજરીઓ વાગી અને એવા દિવ્યતાથી સંતોની પધરામણી કરે છે. એ સંતોની પધરામણી પ્રેમાનંદ સ્વામી એના કીર્તનમાં ઠાકોરજીની પધરામણી શું લખ્યું છે સાંભળીએ કીર્તન. હે શેરી વડાવી સજ કરાવી ફૂલડા મેલા વેરી, શેરી વડાવી ને સજ કરાવી ફૂલડા મેલા વેરી, હો શેરી વડાવી ને સજ કરાવી ફૂલડા મેલ્યા વેરી, પધારો લટકાડા લેરી, લટકાડા લેરી, પધારો લટકાડા લેરી, પધારો લટકાડા લેરી. જીવન જામા જનકસિયા પેરી, હો પ્રીત કરી જન, હો પ્રીત કરી જન જીવન જામા જનકસિયા પેરી, કરી જગ જીવન જામા જર કસિયા પેરી, પધારો લટકાડા લેરી, લટકાડા લેરી, પધારો લટકાડા લેરી. Thank you. અતિશય સુંદર મોખન મેરી પધારો લટકાણા લેરી પધારો ગોપાળાનંદ સ્વામી સર્વે સંતો સાથે આજે સાળંગપુર ગામમાં આવ્યા. કાંજી કડીઓ સાથે છે, કાંજી કડીઓ ગોપાળાનંદ સ્વામી અને વાઘા ખાચર ત્રણેય આજે તો ગામમાં લટાર મારવા નીકળ્યા અને ગામમાં આ માટો મારવા નીકળ્યા. ગોપાળાનંદ સ્વામી સાથે છે, કાનજી કડ્યો ગોપાળાનંદ સ્વામી. સેજ ઇફેક્ટ ઘટાડજો બોલો એટલે એક જણો રહ્યો તો. કાનજી કડ્યો ગોપાળાનંદ સ્વામી અને પોતે વાઘા ખાચર આ ત્રણેય વ્યક્તિ પોતે ગામની લટાર મારવા નીકળ્યા. ગામના રસ્તે ગોપાળાનંદ સ્વામી પોતે પૂછતા જાય, એના જવાબ વાઘા ખાચર દેતા જાય. એક એક સવાલ પૂછે, એના એક એક જવાબ વાઘા ખાચર બધા જ વાતના જવાબ દે. હવે આ બાજુ થોડે ગામથી દૂર આવ્યા, એટલે થોડે ગામથી દૂર આવ્યા અને પાળિયા દેખાણા એટલે ગોપાળાનંદ સ્વામીએ બીજું કંઈ બોલે કે ના બોલે પહેલા એક સવાલ પૂછ્યો. વાઘા ખાચર કીધું, હા સ્વામી, તમારા પિતાશ્રીનું નામ શું? તો કે જીવા ખાચર. એના પિતાશ્રીનું નામ શું? તો કે ઉગા ખાચર. હવે આમાં ઉગા ખાચરનો પાળીઓ ગોતવો હોય તો મળે ખરો? ઉગા ખાચરનો પાળીઓ સ્વામી આપણે ગોતવો હોય, કીધું આને વાઘા ખાચરને, તો ગોપાળાનંદ સ્વામી કે મળે ખરો? તો હા સ્વામી, મળી જાય આ ઉગા ખાચરનો પાળીઓ. હવે આ ઉગા ખાચરની એક બાજુ પાળીઓ છે, એની બીજી બાજુ મારે કષ્ટભંજન દેવ હનુમાન બાપા કોતરવા છે, અને હનુમાન બાપા આપણે બિરાજમાન કરીએ તો કેમ રહી? બીજી બાજુ હનુમાન બાપા કોતરીને બિરાજમાન કરીએ તો કેમ રે? આ નિર્ણયને વાઘા ખાચરે વધાવી લીધો કે અમારા કોઈ પૂર્વજ, અમારા કોઈ વડવાઓના પાળિયાની પાછળ જો હનુમાન બાપા બિરાજમાન થઈ અને આ સારંગપુર ગામનું કલ્યાણ કરવાના હોય તો એન્જાથી રૂડું શું? એટલે સારંગપુરમાં એક પાળિયાને કઢવી અને ગાડામાં નખાવી અને ગોપાળાનંદ સ્વામીએ ગામમાં લીધો અને ગામમાં પાળિયાને લઈ અને સાફસૂફ કરીને બીજી બાજુ પોતે સ્વામીએ કોલસાથી હનુમાનજી મહારાજની એવી ભવ્ય આકૃતિ કોઈ તરી આમાં બનાવી, પોતે કોલસો લઈને ચિત્રી, એ આકૃતિ ચિત્રી અને પછી કાનજી કડિયાને કીધું, જો આવી આવી મૂર્તિ આપણે હનુમાનજી મહારાજની બનાવવાની છે. કાનજી કડિયાએ હાથ જોડ્યા, હા સ્વામીજી, સ્વામી. અને કાનજી કડિયામાં હાથમાં ભગવાને એવી શક્તિ આપી હતી કે જે કોતરે જે મૂર્તિ બનાવે એવું લાગે કે હમણાં આ મૂર્તિ આગળ ઊભી થઈને નાચવા મળશે, એટલી સુંદર કોતરણી. અને કાનજી કડિયાએ ધીમે ધીમે કરતા એ કોતરણી કરવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે સારંગપુર મંદિરના કષ્ટભંજન દેવ એની મૂર્તિ ભવ્યમ આમ સારંગપુર મંદિરના એ કષ્ટભંજન દેવ એની મૂર્તિ તૈયાર થઈ ફરતે એ વાનર સેના એવા સરસ વાઘા પગમાં શનિની પનોતી હે એવી સરસ ભવ્ય મૂર્તિ તૈયાર કરી અને ગોપાળાનંદ સ્વામી ખૂબ રાજી થઈ ગયા. જય હો, ગોપાળાનંદ સ્વામી ખૂબ રાજી થઈ ગયા. આવી જબરદસ્ત મૂર્તિ એમ આ મૂર્તિને જોઈ અને ગોપાળાનંદ સ્વામી ખૂબ આમ કાંજી કર્યા ઉપર બહુ રાજી થઈ ગયા. વાઘા ખાચરને કીધું, અમુક દિવસ દીધા અને દિવસનું કીધું કે આ દિવસ દરમિયાન આપણે અહીંયા સારંગપુરમાં કષ્ટભંજન દેવની સ્થાપના કરવી છે અને સારંગપુર ગામ આખું કષ્ટભંજન દેવ એની સ્થાપના માટે આમ લાગી ગયું, કષ્ટભંજન દેવની એ તૈયારીઓમાં લાગી ગયું. એમ ગામ વચ્ચે ઓટો ચણાણો અને ઓટા ઉપર પ્રથમ તો કષ્ટભંજન દેવની મૂર્તિ સ્થાપવાનું નક્કી કર્યું. ગોવિંદાનંદ સ્વામી વગેરે સંતો પણ એ કષ્ટભંજન દેવની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિઓમાં જોડાવવાનું હવે નક્કી થયું. ધીમે ધીમે કષ્ટભંજન દેવની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થવાની નક્કી થઈ. ગોપાળાનંદ સ્વામીએ જે મુહૂર્ત આવ્યું હતું એ ધીમે ધીમે જે મુહૂર્ત કાઢ્યું હતું એ મુહૂર્ત આજુબાજુમાં પહોંચવાનું થયું. એટલે ગોપાળાનંદ સ્વામીએ બળદ ગાડામાં કષ્ટભંજન દેવની મૂર્તિ પધરાવીને કીધું, આજે તો કષ્ટભંજન દાદાને હનુમાન બાપાને આખે આખા ગામ બતાવી દો કે અહીંયાથી તમારે દુઃખ દૂર કરવાના છે. અને હજી વાલા ભક્તજનો, ઈ કષ્ટભંજન દેવને ગાડામાં પધરાવીને પરિક્રમા કરી હતી અને ત્યારથી કહેવાય કે સારંગપુરની સીમમાં કોઈ પગ મૂકે ને તો દાદો એના કષ્ટ દૂર કરે. આવો સારંગપુરના સીમાડામાં કોઈ પગ મૂકે તો દાદા કષ્ટભંજન દેવ એના દુઃખ દૂર કરે. અને એ કષ્ટભંજન દેવને આખે આખા સારંગપુર શહેરમાં ગામમાં ફેરવા, ફેરવીને પછી જ્યાં ઓટો હતો ત્યાં લાવ્યા. મંગળ ગીત ગવાય છે, આજે તો જીવ વિધ વિધ વાજિંતંત્રો વાગે છે અને ગામમાં આખે આખા લીલા તોરણથી ગામ શણગાર્યું છે. આજે તો હૈયે એક એકને હરખ છે, એક એકને આજે હૈયે હરખ છે કે અમારા ગામમાં કષ્ટભંજન દેવ ખુદ દાદા પધારવાના, ખુદ હનુમાનજી મહારાજ બિરાજમાન કરશે. મહારાજે કીધું હતું કે અમારા આશ્રિત અમારા સાધુ એક એવા બળિયા દેવની સ્થાપના કરશે કે ખાલી સારંગપુર ગામ નહીં, ખાલી ભારત દેશ નહીં, પણ વિશ્વમાં બધાના કષ્ટ દૂર કરશે. આ કષ્ટભંજન દેવની સ્થાપના અત્યારે થવા જઈ રહી છે. ભક્તો, એ વાતાવરણને આમાં યાદ કરીએ, વિધવિધ સુરમાં લલકારતા વિધવિધ સુવર્ણના આભૂષણો આવ્યા, વિધવિધ વાઘા વસ્ત્રો એ શોભાયમાન, કષ્ટભંજન દેવનું સ્વરૂપ એમને અત્યારે ઓરડા એ ઓટા ઉપર પધરાવવામાં આવ્યું. બ્રાહ્મણે પોતાના વિધિ વિધાન શરૂ કર્યા, પોતે વિધિ વિધાન શરૂ કર્યા. બ્રાહ્મણો પોતે કષ્ટભંજન દેવની મૂર્તિ પર અભિષેક કરે છે. આ બાજુ ગોવિંદાનંદ સ્વામી વગેરે સંતો 500 જેટલા પરમહંસો એ કષ્ટભંજન દેવની જય બોલાવે છે. અને પ્રતિષ્ઠાનો સમય આવ્યો ત્યારે તો આખા ભૂમંડળમાંથી 52 વીર આવીને ઉભા રહી ગયા કે અમારી પ્રતિષ્ઠા કરો, આ મૂર્તિમાં અમે આવીએ. 52 વીર આવીને ઉભા રહી ગયા. એટલે ગોપાળાનંદ સ્વામીને થયું કે આમાં કોની પ્રતિષ્ઠા કરવી એ વિચારવું જરૂરી છે. એટલે કોની પ્રતિષ્ઠા કરવી એ વિચારવા માટે ગોપાળાનંદ સ્વામીએ એક બ્રહ્મચારીજીને પોતે સમાધિમાં સમાધિસ્થ કર્યાને કીધું કે અક્ષરધામમાં જઈ અને પ્રભુને પૂછી આવો કે આમાં ક્યા વીરને આપણે કષ્ટભંજન દેવ તરીકે સ્થાપિત કરવા, ક્યા વીરને કષ્ટભંજન દેવ તરીકે સ્થાપિત કરવા છે. આ વાત ગોપાળાનંદ સ્વામીએ પૂછવા મોકલા ને ઉપર ભગવાન પાસે જઈને એને પૂછ્યું કે સ્વામી ક્યા વીરને પધરાવવાના છે. સ્વામી એવું પૂછાડ્યું ત્યારે મહારાજે પણ આજ્ઞા કરી કે જે અમારી રક્ષાને કાજે રાતે જ્યારે અમે એકલા હતા ને ત્યારે જે હનુમાનજી મહારાજ આવ્યા હતા, જે સીતાની શોધ કરીને લંકાથી લાવ્યા હતા, જેણે રામની સેવા કરી છે, જે એટલા દિવ્ય છે અને જે મુખ્ય ભક્ત છે રામના, એ હનુમાનજી એ વીરની સ્થાપના કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ એ વીરની સ્થાપના કરવા માટેના મંત્રો શરૂ થયા. એવો જબરદસ્ત ઉત્સવ શરૂ થયો. વાલા ભક્તજનો, જ્યાં જુઓ ત્યાં બસ મંગળ ગીતો વર્તાય છે. પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થઈ, પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થઈ એટલે ડાંકર જેવું વાતાવરણ એકદમ બિહામણું બન્યું. અને હવે કષ્ટભંજન દેવની પહેલી આરતી ગોપાળાનંદ સ્વામીએ ગોવિંદાનંદ સ્વામીના હસ્તક ઉતારવાનું કીધું. ગોવિંદાનંદ સ્વામીએ પહેલી આરતી ઉતારી, જય કપિ બળવંતા પ્રભુ, જય કપિ બળવંતા સુર નર મુનિજન વંદિત પદરજ હનુમંતા પ્રભુ, જય કપિ બળવંતા. આવી આરતી પહેલી વહેલી આરતી પ્રેમાનંદ સ્વામી કૃત પહેલી આરતી ગોવિંદાનંદ સ્વામીએ ઉતારી. ગોવિંદાનંદ સ્વામીએ પહેલી આરતી ઉતારી પછી ગોપાળાનંદ સ્વામીએ પોતાના હાથમાં એક પગદંડી રાખતા, એક લાકડી રાખતા, એ લાકડી પોતાની દાઢી અડાડીને ઉભાર્યા અને કષ્ટભંજન દેવના નેત્રોમાં પોતાના નેત્રોની સ્થિતિ સ્થિર કરી. બાપ કષ્ટભંજન દેવની મૂર્તિના નેત્રોમાં પોતાની નેત્રોની દ્રષ્ટિ સ્થિર કરીને આજે તો સામ સામા આ દિવ્ય દ્રશ્યના હજારો નહીં પણ લાખો ભક્તો અત્યારે આમાં હજરા હજુર હશે હો, ત્યારે અત્યારે લાખો ભક્તો આના આના સાક્ષી બન્યા છે. સામે કષ્ટભંજન દેવની મૂર્તિ, આ બાજુ ગોપાળાનંદ સ્વામીએ પોતાની લાકડી એ દાઢીએ ટેકવી અને કષ્ટભંજન દેવના નેત્રોમાં સ્થિર કરી. ગાજવીજ સાથે આમ દેવતાઓ પણ અક્ષ પોતે સ્વર્ગમાં જાણે આમ તાંડવ નૃત્ય કરતા હોય એવું બિહામણું વાતાવરણ બન્યું. થોડી વાર થઈ ધ્રિજવાંગ ધ્રિજાંગ ધ્રિજવાંગ ધ્રિજાંગ કરતા એ કષ્ટભંજન દેવની એ મૂર્તિ ધ્રુજવા માંડી, મૂર્તિ ધ્રુજવા માંડી. એવો હાહાકાર થઈ ગયો, કંઈક એવો હાહાકાર થયો કે કષ્ટભંજન દેવ જાણે પોતે પધાર્યા. અને થોડી વાર થઈ એટલે સ્વામીને કહો કે હલાવ્યા, બધું શાંત પડી ગયું. સ્વામીને કહો કે હલાવ્યા, આમ બધું ધ્યાન આમ આમ શાંત પડી ગયું. સ્વામીએ કીધું આ કોણ છું? હવે ત્યારે ધોલેરાના દરબાર, નામ ભૂલી ગયો છું, ધોલેરાના દરબારે સ્વામીને એમ કીધું, સ્વામી આ કષ્ટભંજન દેવમાં તમે એટલું બધું ઐશ્વર્ય મૂકી દેહો તો ધોલેરામાં મદન મોહનજી મહારાજ અને ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના દર્શન કરવા કોણ જાહે? સ્વામી બસ કરો, બસ કરો. સ્વામી ત્યારે બોલ્યા કે આ તો તમે કીધું, આ તો તમે કીધું એટલે બાકી તો હજી આ મૂર્તિમાં આ કષ્ટભંજન દેવમાં એટલું ઐશ્વર્ય મૂકવું છે કે મૂર્તિ ધ્રુજે નહીં પણ બોલે. એ મૂર્તિ બોલે શું બોલે કે હવે આ દુનિયા ઉપર વાઘા ખાચરનો હગો ભાઈ આવી ગયો છે. ખાલી સારંગપુર ને નહીં, દુનિયામાં કોઈને હવે ચિંતા કરવાની જરૂર નથી. સારંગપુર નહીં પણ આખી દુનિયાના કષ્ટ હરવાને કાજે આજે હું કષ્ટભંજન પોતે આ સારંગપુરના દરબારમાં બેઠો. આવું મારે એ મૂર્તિ પાસે બોલાવડાવવું હતું. આ તો તમે રોક્યો અને હકીકતમાં એવું બિહામણું વાતાવરણ બન્યું. કષ્ટભંજન દેવની સ્થાપના કરી કરોડો વ્યક્તિઓ આજે દર્શન કરવા આવે છે ને ત્યારે પણ કેટલા વ્યક્તિઓ દર્શન કરવા આવતા વાલા ભક્તજનો આશ્ચર્ય જાણીને થશે કે ત્યાર પછી વાઘા ખાચરે માત્ર 10 વર્ષ જે કષ્ટભંજન દેવના મંદિરનું સંચાલન કર્યું, 10 વર્ષ પછી બધા જ વહીવટ એ સોંપી દીધા અને બધા જ વહીવટ રઘુવીરજી મહારાજ વડતાલના આચાર્યને સોંપી દીધા અને બધા જ વહીવટ સોંપીને પોતે નિવૃત્ત થઈ ગયા. આજે પણ હજી કષ્ટભંજન દેવના કોઈ દર્શન કરવા આવે એ સારંગપુરનો એ સીમાડો એટલો પવિત્ર છે કે ત્યાં કોક પગ મૂકે અને સારંગપુરની એ જમીન ભૂત પિચાસને તો ક્યાંય કદાચ ફંગોળીને નાખી દે એ ભૂમિ સારંગપુરની, જ્યાં હજી પણ ભૂત પિચાસ પોતે રાડ કાઢે દાદાથી. આવી કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા વિધિ થઈ, ત્રિજબાંગ ત્રિજાંગ ત્રિજબાંગ ત્રિજાંગ ધરતી ધ્રુજાવીને આજે તો સ્વામીએ સાક્ષી પૂરી કે હું કષ્ટભંજન દેવમાં પ્રાણ પુરુષ. હકીકતમાં દાદા ત્યાં પોતે આવીને બેઠા અને હજી પણ સારંગપુરની ભૂમિ એટલી પવિત્ર, સારંગપુરની ભૂમિમાં એટલા પવિત્ર ભાવે કષ્ટભંજન દાદા નિવાસ કરીને રહ્યા. આજે શનિવારનો દિવસ ત્યારે અમુક ટૂચકા હનુમાન ચાલીસાના અમુક છંદો ગઈ, પછી અંતમાં છપાકરું ગાય અને આપણે આજની આ સત્સંગ સભાને પૂરી કરવી છે. તવ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી લોક ઉજાગર, રામચંદ્ર તુલિત બલ દામાયંજન પુત્ર પવન સુત રામા, પણ મહાવીર વિક્રમ બજરંગી કુમતી નિવારણ સુમતિ કે સંગી, પણ કંચન વરણ બિરાજ સુબેશા કાનન કુંડલ કુંચિત કેશા, હાથ બજ્ર ગદા બિરાજે આંગે મૂજ જને ઉષાયે, હાથ બજ્ર ઓર ધ્વજા બિરાજે કાંધે મૂજ જને ઉષાયે, પણ શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાયજમંદ, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરીબે કો આતુર, હે પ્રભુ ચરિત્ર મિલિ મુખ માહી જલ દિલાંગી ગયે અચરજ નાહી. આવી દિવ્યતાથી કષ્ટભંજન દેવની સ્થાપનાઓ કરી. કષ્ટભંજન દેવના એ સ્થાપના પછી ગોપાળાનંદ સ્વામીએ કીધું કે ખાલી સત્સંગી નહીં, બિન સત્સંગી હોય કોઈ બીજા ધર્મ પાળતા હોય છતાં પણ આજે કષ્ટભંજન દેવ સર્વેના કષ્ટને દૂર કરવા માટે સદાયને માટે આ કળિયુગમાં કોટી કળી કલ્પતરુમાં આજે આ સારંગપુર નિવાસ કરવાના છે, ત્યારે કષ્ટભંજન દેવ ત્યાં સ્થાયી થયા. પછી તો આજે ભવ્ય મંદિર બન્યું છે અને કદાચ કેટલા વ્યક્તિઓ આજે પણ દર્શન કરીને તૃપ્તિ મેળવે છે. આજે યુવાનોનું પ્રિય એ છપાકરું ગીત રચના કરી છે રામવાળાના એ છપાકરાને સાંભળીને ત્યારબાદ આપણે આ સભાને પૂર્ણ કરશું. ગાણકી માંગલા ગાણી ફોકાણા બાણકી તાણ ઉઠિયા જો ડાળ ક્યાં તો રણકી સિંધુ જેવા રાજ ખાણ કે ઉઠિયા રોગ ખાણ કે મામલા હુર હરે માન આજા હનુમંત સોમવાને લંકા ડાળ જેમ હાલા દોડી હાંગા વાંગા વાળા કોડિયા વિશેક જાણે દોડે લીએ ગામડામાં લૂંટવાને માળે ડાળ મારે લીએ દોડી કાળે થયા એ કમાલ ધમરાટી બોલતી હોય ને યુદ્ધ ના વર્ણન ના છપાકરા ને કઈક અલગ રીતે જોઈએ સંકીર્તન સરિતામાં મળીશું. અત્યારે સર્વેને જય શ્રી સ્વામિનારાયણ.